શ્રી નારદ પુરાણ પૂર્વ ભાગ ભાગ પહેલો અધ્યાય 15. રાજા ભગીરથે ભૃગુજીના આશ્રમ પર જઈને સત્સંગ લાભ કરવો તથા હિમાલય પર ઘોર તપસ્યા કરીને ભગવાન વિષ્ણુ અને શિવની કૃપાથી ગંગાજીને લાવી પિતૃઓનો ઉદ્ધાર કરવો. નારદજીએ પૂછ્યું, હે મુને, હિમાલય પર્વત પર જઈને રાજા ભગીરથે શું કર્યું? તેઓ ગંગાજીને કઈ રીતે લઈ આવ્યા એ મને કહેવાની કૃપા કરો. શ્રી સનકજીએ કહ્યું, હે મુને, મહારાજ ભગીરથ જટા અને વલકલ ધારણ કરીને તપસ્યા માટે હિમાલય પર જતા જતા ગોદાવરી નદી પર પહોંચ્યા. આ પ્રસંગને જોવાથી એવું સમજાય છે કે તે દિવસોમાં રાજા ભગીરથ દક્ષિણ ભારતમાં ગોદાવરીથી પણ થોડે દૂર દક્ષિણના કોઈ સ્થાનમાં રહેતા હતા. ત્યારે જ તેમના માર્ગમાં ગોદાવરી નદી આવી. સૂર્યવંશીઓની સુપ્રસિદ્ધ રાજધાની અયોધ્યાથી હિમાલય જતા રસ્તામાં ગોદાવરીનું આવવું સંભવ નથી, તેથી તેમનું બીજું કોઈ સ્થાન હશે. ત્યાં તેમણે ઘોર વનમાં મહર્ષિ ભૃગુનો ઉત્તમ આશ્રમ જોયો. તે કૃષ્ણાસાર મૃગોથી ભરેલો હતો અને ચમરી ગાયોનો સમુદાય પોતાની પૂંછ હલાવીને જાણે તે આશ્રમને ચામર ઢોળી રહ્યો હતો. માલતી, જુરી, કુંદ, ચંપો અને પીપળાના વૃક્ષ તે આશ્રમની શોભા વધારી રહ્યા હતા. ત્યાં ચારે બાજુ વિવિધ પ્રકારના ફૂલ ખીલેલા હતા. ઋષિ મુનિઓનો સમુદાય ત્યાં નિવાસ કરતો હતો. વેદો અને શાસ્ત્રોના મહાન ઘોષ આકાશમાં ગુંજી રહ્યો હતો. મહર્ષિ ભૃગુના આવા આશ્રમમાં રાજા ભગીરથે પ્રવેશ કર્યો. ભૃગુજી પર બ્રહ્મના સ્વરૂપનું પ્રતિપાદન કરી રહ્યા હતા. શિષ્યોની મંડળી તેમને ઘેરીને બેઠી હતી. તેઓ ભગવાન સૂર્ય જેવા તેજસ્વી હતા. રાજા ભગીરથે ત્યાં તેમના દર્શન કર્યા અને તેમના ચરણ ગ્રહણ વગેરે વિધિથી તે બ્રહ્મ શિરોમણીની વંદના કરી. ભૃગુજીએ પણ રાજાનો આતિથ્ય સત્કાર કર્યો. પછી રાજા ભગીરથે તે ઋષિને હાથ જોડીને વિનયપૂર્વક કહ્યું. ભગીરથે કહ્યું, હે ભગવાન, તમે સર્વ ધર્મોના જ્ઞાતા તથા સંપૂર્ણ શાસ્ત્રોના મર્મજ્ઞ છો. હું સંસાર બંધનના ભયથી ડરીને તમને મનુષ્યોના ઉદ્ધારનો ઉપાય પૂછું છું. હે સર્વજ્ઞ મુનિસતમ, જો હું તમારો કૃપાપાત્ર હોઉં તો જે કર્મથી ભગવાન સંતુષ્ટ થાય છે તે મને કહો. ભૃગુએ કહ્યું, હે રાજન, તમારી અભિલાષા શી છે તે હું સમજી ગયો. તમે પુણ્યાત્માઓમાં શ્રેષ્ઠ છો, અન્યથા પોતાના સમસ્ત કુળનો ઉદ્ધાર કરવાની યોગ્યતા તમારામાં ક્યાંથી આવત? હે ભૂપાલ, જે કોઈ પણ કેમ ન હોય, જો તે શુભકર્મ દ્વારા પોતાના કુળના ઉદ્ધારની ઈચ્છા રાખે છે તો તેને નર રૂપમાં સાક્ષાત નારાયણ જ સમજવો જોઈએ. હે રાજેન્દ્ર, જે કર્મથી પ્રસન્ન થઈને દેવેશ્વર ભગવાન વિષ્ણુ મનુષ્યોને અભિષ્ટ ફળ પ્રદાન કરે છે તે તમને કહું છું, એકાગ્ર ચિત્તે સાંભળો. હે રાજન, તમે સદા સત્યનું પાલન કરો અને અહિંસા ધર્મમાં સ્થિત રહો. સદા પ્રાણી માત્રના હિતમાં લાગ્યા રહીને કદીએ અસત્ય ન બોલો. દુષ્ટોનો સાથ છોડી દો, સત્સંગનું સેવન કરો, પુણ્ય કરો અને નિરંતર ભગવાન વિષ્ણુનું સ્મરણ કરતા રહો. ભગવાન મહાવિષ્ણુની પૂજા કરો અને ઉત્તમ શાંતિનો આશ્રય લો. દ્વાદશાક્ષર અથવા અષ્ટાક્ષર મંત્ર જપો, આનાથી તમારું કલ્યાણ થશે. ભગીરથે પૂછ્યું, હે મુને, સત્ય કેવું હોય છે? સંપૂર્ણ ભૂતોનું હિત શું છે? અસત્ય કોને કહે છે? દુષ્ટ કેવા હોય છે? કેવા લોકોને સાધુ કહેવાય છે તથા પુણ્ય કેવું હોય છે? ભગવાન વિષ્ણુનું સ્મરણ કઈ રીતે કરવું જોઈએ અને તેમની પૂજા કેવી હોય છે? હે મુને, શાંતિ કોને કહે છે? અષ્ટાક્ષર મંત્ર શું છે? તત્વાર્થના જ્ઞાતા મહર્ષે દ્વાદશાક્ષર મંત્ર શું છે? મારા પર બહુ ભારે કૃપા કરીને આ બધાની વ્યાખ્યા કરો. ભૃગુએ કહ્યું, હે મહાપ્રાજ્ઞ, બહુ સારું બહુ સારું, તમારી બુદ્ધિ ઉત્તમ છે. હે ભૂપાલ, તમે મને જે કાંઈ પૂછ્યું છે તે બધું તમને બતાવું છું. વિદ્વાન પુરુષ યથાર્થ કથનને સત્ય કહે છે. ધર્મપરાયણ મનુષ્યએ એ પ્રમાણે સત્ય બોલવું જોઈએ કે ધર્મનો વિરોધ ન થવા પામે. તેથી સાધુ પુરુષ દેશકાળ વગેરેનો વિચાર કરીને સ્વધર્મનો વિરોધ ન કરતા રહીને જ યથાર્થ વચન બોલે છે તે સત્ય કહેવાય છે. હે રાજન, સંપૂર્ણ જીવોમાંથી કોઈને પણ કષ્ટ ન આપવું તેનું નામ અહિંસા છે. તે સંપૂર્ણ કામનાઓને આપનારી છે. ધર્મના કાર્યમાં સહાયતા પહોંચાડવી અને અધર્મના કાર્યનો વિરોધ કરવો તેને ધર્મજ્ઞ પુરુષ સંપૂર્ણ લોકોનું હિત સાધન કહે છે. ધર્મ અને અધર્મનો વિચાર ન કરીને માત્ર પોતાની ઈચ્છા પ્રમાણે કહેવું અસત્ય છે, તેને સર્વ પ્રકારના કલ્યાણનો વિરોધ સમજવો જોઈએ. હે રાજન, જેમની બુદ્ધિ સદા કુમાર્ગમાં લાગેલી રહે છે, જે સર્વનો દ્વેષ કરનારા અને મૂર્ખ છે, તેમને સંપૂર્ણ ધર્મોથી બહિષ્કૃત દુષ્ટ પુરુષ જાણવા જોઈએ. જે લોકો ધર્મ અને અધર્મનો વિવેક કરીને વેદોક્ત માર્ગ પર ચાલે છે તથા સર્વ લોકોના હિતમાં સંલગ્ન રહે છે તેમને સાધુ કહેવામાં આવે છે. ધર્મ ધર્મ વિવેકેન વેદ માર્ગા અનુસારીણ સર્વલોક હિતાસક્તા સાધવ પરિકીર્તતા. નારદ પુરાણ પૂર્વ ભાગ 1 અધ્યાય 16 શ્લોક સંખ્યા 29-30. ભગવાનની ભક્તિમાં સહાયક છે સાધુ પુરુષ, જેનું પાલન કરે છે તથા જે સ્વયંને માટે પણ આનંદદાયક છે તેને ધર્મ કહે છે. આ સંપૂર્ણ જગત ભગવાન વિષ્ણુનું સ્વરૂપ છે. વિષ્ણુ સર્વના કારણ છે અને હું પણ વિષ્ણુ છું. આવું જે જ્ઞાન છે તેને જ ભગવાન વિષ્ણુનું સ્મરણ સમજવું જોઈએ. ભગવાન વિષ્ણુ સર્વદેવમય છે. હું વિધિપૂર્વક તેમની પૂજા કરીશ. આ પ્રકારની જે શ્રદ્ધા હોય છે તે તેમની ભક્તિ કહેવાય છે. શ્રી વિષ્ણુ સર્વભૂત સ્વરૂપ છે. સર્વત્ર પરિપૂર્ણ સનાતન પરમેશ્વર છે. આ પ્રમાણે ભગવાન પ્રત્યે જે અભેદ બુદ્ધિ હોય છે તેનું નામ સમતા છે. હે રાજન, શત્રુ અને મિત્ર પ્રત્યે સમાન ભાવ હોય, સંપૂર્ણ ઇન્દ્રિયો પોતાના વશમાં હોય અને દેવ વશ જે કંઈ મળી જાય તેમાં સંતોષ રહે તો આ સ્થિતિને શાંતિ કહે છે. હે રાજન, આ પ્રમાણે તમારા બધા પ્રશ્નોની વ્યાખ્યા થઈ ગઈ. આ બધા વિષય મનુષ્યને સિદ્ધિ પ્રદાન કરનારા છે અને સમસ્ત પાપ સમૂહનો નાશ કરવાના સાધન છે. અષ્ટાક્ષર મંત્ર સર્વ પાપોનો નાશ કરનારો છે. હે રાજેન્દ્ર, હું તેનું સ્વરૂપ તમને બતાવું છું. તે સમસ્ત પુરુષાર્થોનું એકમાત્ર સાધન ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરનારો તથા સંપૂર્ણ સિદ્ધિઓને આપનારો છે. ઓમ નમો નારાયણાય. આ જ અષ્ટાક્ષર મંત્ર છે. આ મંત્રના જાપ કરવા જોઈએ. હે મહારાજ, ઓમ નમો ભગવતે વાસુદેવાય આ દ્વાદશાક્ષર મંત્ર છે. હે રાજન, આષ્ટાક્ષર અને દ્વાદશાક્ષર બંને મંત્રોનું સમાન ફળ છે. આ મંત્રોની પ્રવૃત્તિ અને નિવૃત્તિ આ બંને માર્ગવાળાઓ માટે સમતા બતાવવામાં આવી છે. આ બંને મંત્રોના જપ માટે ભગવાનનું ધ્યાન આ પ્રમાણે કરવું જોઈએ. ભગવાન નારાયણ પોતાના હાથોમાં શંખ ચક્ર ધારણ કરીને શાંત ભાવથી વિરાજમાન છે. રોગ અને શોક તેમને કદી સ્પર્શ કરતા નથી. તેમના વામાંકમાં લક્ષ્મીજી વિરાજી રહ્યા છે. તે સર્વશક્તિમાન પ્રભુ દરેકને અભયદાન આપનારા છે. તેમના મસ્તક પર મુગટ અને કાનોમાં કુંડળ શોભી રહ્યા છે. તેઓ નાના પ્રકારના અલંકારોથી સુશોભિત છે. ગળામાં કોસ્તુભ મણિ અને વનમાળા ધારણ કરેલી છે. એમના વૃક્ષસ્થળમાં શ્રીવત્સનું ચિહ્ન છે. તે પિતાંબરધારી ભગવાન દેવતાઓ અને દાનવો દ્વારા પણ વંદિત છે. તેમને આદિ અને અંત નથી. તેઓ સંપૂર્ણ મનોવાંછિત ફળ આપનારા છે. આ પ્રમાણે ભગવાનનું ધ્યાન કરવું જોઈએ. તેઓ અંતર્યામી જ્ઞાન સ્વરૂપ સર્વવ્યાપી અને સનાતન છે. હે રાજા ભગીરથ, તમને જે કંઈ પૂછ્યું તે બધું આમાં બતાવી દીધું છે. તમારું કલ્યાણ થાઓ. હવે તમે સુખપૂર્વક તપસ્યામાં સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે સિધાઓ. મહર્ષિ ભૃગુના આ પ્રમાણે કહ્યા પછી રાજા ભગીરથ બહુ પ્રસન્ન થયા અને તપસ્યાને માટે વનમાં ગયા. હિમાલય પર્વત પર પહોંચીને ત્યાં મનોહર પાવન પ્રદેશમાં સ્થિત નાંદેશ્વર મહાક્ષેત્રમાં તેમણે અતિ કઠોર તપસ્યા કરી. રાજા ત્રણેય સમય સ્નાન કરતા હતા, કંદમૂળ અને ફળ ખાઈને રહેતા અને તેનાથી જ આવેલા અતિથિઓનો સત્કાર પણ કરતા હતા. તેઓ પ્રતિદિન હોમ કરતા હતા. સંપૂર્ણ ભૂતોના હિતેશી થઈને શાંત ભાવમાં સ્થિત હતા. તેમણે ભગવાન નારાયણનું શરણ લીધું હતું. પત્ર, પુષ્પ, ફૂલ અને જળથી તેઓ ત્રણેય સમય શ્રી હરિની આરાધના કરતા હતા. આ પ્રમાણે અત્યંત ધૈર્યપૂર્વક ભગવાન નારાયણનું ધ્યાન કરતા રહીને તેઓ સૂકા પાંદડા ખાઈને રહેવા લાગ્યા. ત્યાર પછી પરમ ધર્માત્મા રાજા ભગીરથ પ્રાણાયામ કરતા રહીને શ્વાસ બંધ કરીને તપસ્યા કરવાનો આરંભ કર્યો. જેમનો ક્યાંય અંત નથી અથવા જે કોઈનાથી પરાજિત થતા નથી તે જ શ્રી નારાયણ દેવનું ચિંતન કરતા તેમણે 60,000 વર્ષો સુધી શ્વાસને રોકી રાખ્યો. તે સમયે રાજાની નાસિકામાંથી ભયંકર અગ્નિ પ્રગટ થયો. તે જોઈને બધા દેવતાઓ ધ્રુજી ઉઠ્યા અને તેઓ અગ્નિથી સંતપ્ત થવા લાગ્યા. પછી તે દેવતાઓ ક્ષીરસાગરના ઉત્તર તટ પર જઈ, ઉત્તર તટ પર જ્યાં જગદીશ્વર શ્રી હરિ નિવાસ કરે છે ત્યાં ભગવાન મહાવિષ્ણુના શરણમાં ગયા અને શરણાગતોની રક્ષા કરવાવાળા દેવદેવેશ્વર ભગવાનની આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા. દેવતાઓએ કહ્યું, જે જગતના એકમાત્ર સ્વામી તથા સ્મરણ કરવાવાળા ભક્તોની બધી જ પીડા દૂર કરનારા છે તે પરમેશ્વર શ્રી વિષ્ણુને અમે નમસ્કાર કરીએ છીએ. જ્ઞાની પુરુષો તેમને સ્વભાવતઃ શુદ્ધ, સર્વત્ર પરિપૂર્ણ અને જ્ઞાન સ્વરૂપ કહે છે. શ્રેષ્ઠ યોગીજનો તેમનું ધ્યાન કરે છે, જે પરમાત્મા પોતાની ઈચ્છા અનુસાર શરીર ધારણ કરીને દેવતાઓનું કાર્ય સિદ્ધ કરે છે તે સંપૂર્ણ જગત જેમનું સ્વરૂપ છે તથા જે જગતના આદિ સ્વામી છે તે ભગવાન પુરુષોત્તમને અમે પ્રણામ કરીએ છીએ, જેમના નામોનું સંકીર્તન કરવા માત્રથી દુષ્ટ પુરુષોના પણ બધા પાપ નષ્ટ થઈ જાય છે. જે સૌના શાસક, સ્તુતિ કરવા યોગ્ય તથા પુરાણ પુરુષ છે તે ભગવાન વિષ્ણુને અમે પુરુષાર્થ સિદ્ધિને માટે નમસ્કાર કરીએ છીએ. સૂર્ય જેમના તેજથી પ્રકાશિત થાય છે અને કદી એ તેમની આજ્ઞાનું ઉલ્લંઘન કરતા નથી, જે સંપૂર્ણ દેવતાઓના અધીશ્વર તથા પુરુષાર્થ રૂપ છે તે કાલ સ્વરૂપ શ્રી હરિને અમે નમસ્કાર કરીએ છીએ. જેમની આજ્ઞા અનુસાર બ્રહ્માજી આ જગતની સૃષ્ટિ કરે છે, રુદ્ર સંહાર કરે છે અને બ્રાહ્મણ લોકો શ્રુતિઓ દ્વારા સર્વ લોકોને પવિત્ર કરે છે, જે ગુણોના ભંડાર અને સૌના ઉપદેશક ગુરુ છે તે આદિદેવ ભગવાનના અમે શરણે આવ્યા છીએ. સર્વથી શ્રેષ્ઠ, વરણ કરવા યોગ્ય તથા મધુ અને કેટભને મારનારા છે દેવતા અને દૈત્ય પણ જેમની ચરણ પાદુકાનું પૂજન કરે છે, જે શ્રેષ્ઠ ભક્તોની મનોકામનાને સિદ્ધ કરનારા છે તથા એકમાત્ર જ્ઞાન દ્વારા જેમના તત્વનો બોધ થાય છે તે દિવ્ય શક્તિ સંપન્ન ભગવાનને અમે પ્રણામ કરીએ છીએ, જે આદિ, મધ્ય અને અંતરહિત, અજન્મ, અનાદિ, અવિદ્યારૂપી અંધકારના નાશક, સતચિત્ત પરમાનંદ ઘન સ્વરૂપ તથા રૂપ વગેરેથી રહિત છે તે ભગવાન પરમેશ્વરને અમે પ્રણામ કરીએ છીએ, જે જળમાં શયન કરવાના કારણે નારાયણ, સર્વવ્યાપી હોવાથી વિષ્ણુ, અવિનાશી હોવાથી અનંત અને સર્વના શાસક હોવાથી ઈશ્વર કહેવાય છે. પોતાના શ્રીઅંગો પર રેશમી પિતાંબર ધારણ કરે છે બ્રહ્મા તથા રુદ્ર વગેરે જેમની સેવામાં લાગ્યા રહે છે, જે યજ્ઞપ્રેમી, યજ્ઞ કરનાર, વિશુદ્ધ, સર્વોત્તમ અને અવ્યય છે તે ભગવાન વિષ્ણુને અમે નમસ્કાર કરીએ છીએ. ઇન્દ્ર વગેરે દેવતાઓએ આ પ્રમાણે સ્તુતિ કરવાથી ભગવાન મહાવિષ્ણુએ દેવતાઓને રાજર્ષિ ભગીરથનું ચરિત્ર કહ્યું. હે નારદ, પછી તે બધાને આશ્વાસન અને અભય આપીને નિરંજન ભગવાન વિષ્ણુ એ સ્થાન પર ગયા જ્યાં મહર્ષિ ભગીરથ તપસ્યા કરતા હતા. સંપૂર્ણ જગતના ગુરુ, શંખચક્રધારી, સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન શ્રીહરિએ રાજા ભગીરથને પ્રત્યક્ષ દર્શન આપ્યા. રાજાએ જોયું કે સામે કમલ નયન ભગવાન બિરાજમાન છે, તેમના તેજથી બધી દિશાઓ પ્રકાશિત થઈ રહી છે, તેમના અંગોની કાંતિ અળસીના ફૂલ જેવી શ્યામ છે, કાનોમાં કુંડળ ઝળહળી રહ્યા છે, કોમળ વાંકડિયા કેશવાળા મુખારવિંદથી સુશોભિત છે, મસ્તક પર ચળકતો મુગટ તેમના સ્વરૂપને વિશેષ પ્રકાશપૂર્ણ કરી રહ્યો છે, વૃક્ષસ્થળમાં શ્રીવત્સનું ચિહ્ન અને કસ્તુભ મણી છે, તેઓ વનમાળાથી વિભૂષિત છે, તેમની દીર્ઘ ભુજાઓ છે અંગ અંગથી ઉદારતા ટપકી રહી છે, તેમના ચરણારવિંદ લોકેશ બ્રહ્માજી દ્વારા પૂજિત છે. ભગવાનની આ ઝાંખી જોઈને રાજા ભગીરથ પૃથ્વી પર દંડની જેમ પડી ગયા. તેઓ વારંવાર પ્રણામ કરવા લાગ્યા. તેમનું હૃદય અત્યંત હર્ષથી પૂર્ણ હતું, શરીરમાં રોમાંચ થઈ આવ્યો અને તેઓ ગદગદ કંઠે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ શ્રી કૃષ્ણ આ પ્રમાણે ઉચ્ચારણ કરી રહ્યા હતા. અંતર્યામી જગદગુરુ ભગવાન વિષ્ણુ ભગીરથ પર પ્રસન્ન હતા. તે ભૂત ભાવન ભગવાનને કરુણાથી કહ્યું. શ્રી ભગવાન બોલ્યા, હે મહાભાગ ભગીરથ, તમારો અભિષ્ટ સિદ્ધ થશે, તમારા પૂર્વ પિતામાં મારા લોકમાં જશે. હે રાજન, ભગવાન શિવ મારું બીજ સ્વરૂપ છે, તમે યથાશક્તિ સ્તુતિ પાઠ કરીને તેમનું સ્તવન કરો, તેઓ તમારો સંપૂર્ણ મનોરથ સિદ્ધ કરશે. જેમણે પોતાના શરણમાં આવેલા ચંદ્રમાનો સ્વીકાર કર્યો છે તે મોટા શરણાગત વત્સલ છે, તેથી સ્તોત્રો દ્વારા સ્તવન કરવા યોગ્ય તે સુખદાતા ઈશાનની તમે આરાધના કરો. અનાદિ અનંત દેવ મહેશ્વર સંપૂર્ણ કામનાઓ તથા ફળોના રાજા, ફળોના દાતા છે. હે રાજન, તમારા દ્વારા સારી રીતે પૂજિત થઈને તેઓ શીઘ્ર તમારું કલ્યાણ કરશે. હે મુનિશ્રેષ્ઠ નારદ, ત્રણેય લોકના સ્વામી દેવ દેવેશ્વર ભગવાન અચ્યુત આ પ્રમાણે કહીને અંતર્ધ્યાન થઈ ગયા. પછી રાજા ભગીરથ પણ ઉઠ્યા. હે દ્વિજશ્રેષ્ઠ, રાજાના મનમાં બહુ આશ્ચર્ય થયું. તેઓ વિચારવા લાગ્યા, આ બધું શું સ્વપ્ન હતું અથવા સાક્ષાત સત્યના જ દર્શન થયા છે, હવે હું શું કરું. આ પ્રમાણે ભ્રાંતમાં પડેલા રાજા ભગીરથને આકાશવાણીએ ઉચ્ચ અને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, હે રાજન, આ બધું સત્ય જ છે, તમે ચિંતા ન કરો. આકાશવાણી સાંભળીને રાજા ભગીરથે આપણા સર્વેના કારણ તથા સમસ્ત દેવતાઓના સ્વામી ભગવાન શિવની ભક્તિપૂર્વક સ્તુતિ કરી. ભગીરથે કહ્યું, હું શરણાર્થીઓના દુઃખોનો નાશ કરનારા વિશ્વનાથ શિવને પ્રણામ કરું છું, જે પ્રમાણોથી પર અને પ્રમાણરૂપ છે. તે ભગવાન ઈશાનને હું પ્રણામ કરું છું, જેઓ જગતરૂપે હોવા છતાં પણ નિત્ય અને અજન્મા છે, સંસારનું સર્જન પાલન અને સંહારના એકમાત્ર કારણ છે. તે ભગવાન શિવને હું પ્રણામ કરું છું. યોગીશ્વર, મહાત્માઓ જેમની આદિ મધ્ય અને અંતરહિત અનંતા અજન્મા તથા અવ્યય રૂપે ચિંતન કરે છે, તે પુષ્ટિવર્ધક શિવને હું પ્રણામ કરું છું. પશુપતિ ભગવાન શિવને નમસ્કાર છે. ચૈતન્ય સ્વરૂપ ભગવાન શંકરને નમસ્કાર છે. અસમર્થોને સામર્થ્ય આપનારા શિવને નમસ્કાર છે. સમસ્ત પ્રાણીઓના પાલક ભગવાન ભૂતનાથને નમસ્કાર છે. હે પ્રભુ, તમે હાથમાં પિનાક ધારણ કરો છો, તમને નમસ્કાર છે. ત્રિશૂળથી શોભતા હાથવાળા, તમને નમસ્કાર છે. સંપૂર્ણ પ્રાણી દ્વારા સંપૂર્ણ પ્રાણી તમારા જ સ્વરૂપ છે, તમને નમસ્કાર છે. જગતના અનેક રૂપ અનેક રૂપ તમારા જ રૂપ છે, તમને નિર્ગુણ પરમાત્માને નમસ્કાર છે. ધ્યાન સ્વરૂપ તમને નમસ્કાર છે. ધ્યાનના સાક્ષી તમને નમસ્કાર છે. ધ્યાનમાં સારી રીતે સ્થિત તમને નમસ્કાર છે તથા ધ્યાન દ્વારા અનુભવમાં આવનારા તમને નમસ્કાર છે. જે પોતાના જ પ્રકાશથી પ્રકાશિત થનારા મહાત્મા પરમ જ્યોતિ સ્વરૂપ તથા સનાતન છે, તત્વજ્ઞ પુરુષો જેમને માનવ મંત્રોને પ્રકાશ આપનારા સૂર્ય કહે છે, જે ઉમાકાંત નંદિકેશ્વર નીલકંઠ સદાશિવ મૃત્યુંજય મહાદેવ પરાત્પર અને વિભુ કહેવામાં આવે છે, પરબ્રહ્મ અને શબ્દ બ્રહ્મ જેમના સ્વરૂપ છે, તે સમસ્ત જગતના કારણભૂત પરમાત્માને હું પ્રણામ કરું છું. હે પ્રભુ, તમે જટાઓના મુગટ ધારણ કરો છો, તમને નમસ્કાર છે. જેમનાથી સમુદ્ર નદીઓ પર્વત ગંધર્વ યક્ષ અસુર સિદ્ધ સમુદાય સ્થાવર જંગમ નાના મોટા સત અસત તથા જળ અને ચેતન સર્વનો પ્રાદુર્ભાવ થયો છે. યોગીઓ જેમના ચરણારવિંદોમાં નમસ્કાર કરે છે, જે સૌના અંતરાત્મા રૂપહીન અને ઈશ્વર છે, તે સ્વતંત્ર એક તથા ગુણવાનોના ગુણ સ્વરૂપ ભગવાન શિવને વારંવાર પ્રણામ કરું છું. વારંવાર મસ્તક ઝુકાવું છું. સર્વ લોકોનું કલ્યાણ કરનારા મહાદેવ ભગવાન શંકર આ પ્રમાણે પોતાની સ્તુતિ સાંભળી, જેમની તપસ્યા પૂર્ણ થઈ ચૂકી છે, તે રાજા ભગીરથની સામે પ્રગટ થયા. તેમના 5 મુખ અને 10 ભુજાઓ છે. તેમણે અર્ધચંદ્રનો મુગટ ધારણ કરેલો છે. તેમના 3 નેત્ર છે. એક એક અંગથી ઉદારતા ટપકે છે. તેમણે સર્વનું યજ્ઞોપવિત પહેર્યું છે. તેમનું વૃક્ષસ્થળ વિશાળ તથા કાંતિ હિમાલય જેવી ઉજ્જવળ છે. ગજચર્મનું વસ્ત્ર પહેર્યું છે. એવા જે ભગવાન શિવના ચરણારવિંદ સમસ્ત દેવતાઓ દ્વારા પૂજિત છે. હે નારદજી, ભગવાન શિવને આ રૂપમાં ઉપસ્થિત જોઈને રાજા ભગીરથ તેમના ચરણોની આગળ દંડની જેમ પૃથ્વી પર પડી ગયા. પછી એકદમ ઉઠીને તેમણે ભગવાનની સામે હાથ જોડ્યા અને તેમના મહાદેવ તથા શંકર વગેરે નામોનું કીર્તન કરતા રહીને પ્રણામ કર્યા. રાજાની ભક્તિ જોઈની ચંદ્રશેખર ભગવાન શિવે તેમને કહ્યું, હે રાજન, હું બહુ પ્રસન્ન છું. તમે ઈચ્છા અનુસાર વરદાન માગો. તમે સ્તોત્ર અને તપસ્યા દ્વારા મને બહુ જ સંતુષ્ટ કર્યો છે. ભગવાન શિવનામ કહેવાથી રાજાનું હૃદય પ્રસન્નતાથી ખીલી ઉઠ્યું અને તેઓ હાથ જોડીને જગદીશ શિવને આ પ્રમાણે બોલ્યા. ભગીરથે કહ્યું, હે મહેશ્વર, જો હું વરદાન દ્વારા અનુગ્રહિત કરવા યોગ્ય છું તો મારા પિત્રોની મુક્તિને માટે તમે મને ગંગાજી આપો. ભગવાન શિવ બોલ્યા, હે રાજન, મેં તમને ગંગા આપી દીધી. એનાથી તમારા પિત્રોને ઉત્તમ ગતિ પ્રાપ્ત થશે અને તમને પણ પરમ મોક્ષ મળશે. આમ કહીને ભગવાન શંકર અંતર્ધ્યાન થઈ ગયા. ત્યાર પછી જટાજૂટધારી ભગવાન શિવની જટાથી નીચે આવીને જગતને એકમાત્ર પાવન કરનારી ગંગા સમસ્ત જગતને પવિત્ર કરતા રહીને રાજા ભગીરથની પાછળ પાછળ ચાલ્યા. હે મુને, ત્યારથી પરમ નિર્મળ પાપહારીણી ગંગાદેવી ત્રણેય લોકમાં ભાગીરથીના નામે વિખ્યાત થયા. સગરના પુત્ર પૂર્વકાળમાં પોતાના જ પાપના કારણે જ્યાં બળી ગયા હતા તે સ્થાને પણ સરિતાઓમાં શ્રેષ્ઠ ગંગાએ પોતાના જળથી જળમંથન કરી દીધું. સગર પુત્રોની ભસ્મ જેવી ગંગાજળથી પ્રભાવિત થઈ તે જ સમયે તેઓ નિષ્પાપ થઈ ગયા. પહેલાં જે નરકમાં ડૂબેલા હતા તેમનો ગંગાએ ઉદ્ધાર કરી દીધો. પૂર્વકાળમાં યમરાજે અત્યંત રોષપૂર્વક જેમને બહુ ભારે યાતના આપી હતી તે જ સગર પુત્રો ગંગાજીના જળથી તેમના શરીરની ભસ્મ આપલાવિત જળમગ્ન થવાના કારણે તે જ યમરાજવા દ્વારા પૂજિત થયા. સગર પુત્રોને નિષ્પાપ સમજીને યમરાજે તેમને પ્રણામ કર્યા અને વિધિપૂર્વક તેમની પૂજા કરીને પ્રસન્નતાથી કહ્યું, રાજકુમારો, તમે લોકો અતિ ભયંકર નરકમાંથી છૂટી ગયા. હવે આ વિમાનમાં બેસીને ભગવાન વિષ્ણુના ધામમાં જાઓ. યમરાજના આમ કહ્યા પછી તે પાપરહિત મહાત્માઓ દિવ્ય દેહ ધારણ કરીને ભગવાન વિષ્ણુના લોકમાં ચાલ્યા ગયા. ભગવાન વિષ્ણુના ચરણોના અગ્રભાગથી પ્રગટ થયેલા ગંગાજીનો આવો પ્રભાવ છે. મહાપાતકનો નાશ કરનારા ગંગાજી સંપૂર્ણ લોકમાં વિખ્યાત છે. આ પવિત્ર આખ્યાન મહાપાતકોનો નાશ કરનારું છે. જે આને વાંચે કે સાંભળે છે તે ગંગા સ્નાનનું ફળ પ્રાપ્ત કરે છે. જે આ પવિત્ર આખ્યાનને ભગવાનની સામે કહે છે તે ભગવાન વિષ્ણુના પુનરાવૃત્ત રહિત ધામમાં જાય છે. અધ્યાય 15 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.